શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ આઠ શસ્ત્રાસ્ત્ર, વેદ, વ્યાસસૂત્ર, શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા, વિદુર નીતિ, વાસુદેવ મહાત્મ્ય, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને વિષ્ણુ સહસ્ત્ર નામ આ આઠ શસ્ત્રાસ્ત્ર અમને પ્રિય છે એટલું કહીને અટક્યા નથી. જે અમારા આશ્રિત, સાંભળજો, પોતાના હિતને ઈચ્છતા હોય તેમણે આ આઠ સત્શાસ્ત્રની કથા સાંભળવી, ભણવા, કથા કરવી અને વર્ષો વર્ષ આને સાંભળવું. હિતને ઈચ્છતા હોય એવા અમારા આશ્રિત, એનો અર્થ શું થયો કે જેણે હાથે કરીને અહિત કરવું હોય એણે આનો નિષેધ કરવો. વડતાલના 18મા પાછું સંપ્રદાયની રીતિ શ્રીજી મહારાજ શીખવાડે છે, એમાં ફરીથી પાછા આ આઠ સત્શાસ્ત્રોના નામ લખ્યા. યા આપણા આઠ સત્શાસ્ત્ર આપણને સંપ્રદાયને માન્ય છે, અમને માન્ય છે. તો એ લોકો એ પછી શું વિવરણ કરે, એ આઠ સત્શાસ્ત્ર એમાં ભલે લખ્યા પણ આપણે તો વચનામૃત, ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, ઘનશ્યામ લીલામૃત, એ જ આપણા શાસ્ત્ર ને એ જ આપણે માનવા, બીજાને આપણે માનવા જ નહીં. આપણા આઠ શસ્ત્રાસ્ત્રથી 10-12 શસ્ત્રાસ્ત્ર હોય કોણ ના પાડે છે, એને માનવાની કોણ ના પાડે છે. આપણે એના વધારે પાઠ પૂજન કરીએ તો બીજા કોનું કરીએ. પણ એનો અર્થ તમે વેદ મૂકી દો, વ્યાસસૂત્ર મૂકી દો, તમે ભાગવત અને ગીતાને મૂકી દો, અરે એમને ખબર નથી. તમે જાણે અજાણે તમે સમાજમાં જતે દાડે આજે ક્યાંક ક્યાંક બોલાય પણ છે તમે સનાતની હિન્દુ નથી એવું તમે કલંક લગાડો છો. સનાતન હિન્દુ વેદ ઉપનિષદને માનતો ના હોય, ગીતાને માનતો ના હોય, આગે મેં માનતા જ નથી, પૂઠવી ન જોઈ તે રામ શું મુસલમાન છે, કેવા કેવા કેવા માનનારા પાછા મળી રહ્યો. ઘણા લોકો ત્યાં જઈને ભરે આ 20-25 વર્ષ સુધી મૂળ સંપ્રદાયમાં રહીને કથાઓ સાંભળી હોય, સાધુઓને સેવા હોય, પછી અચાનક આ કંઈક માન સન્માન ન મળે ત્યાં જઈને ભરાઈ પડે, પછી શું બોલે ખબર. સાચી ઉપાસના તો આ જ સમજાણી, આ હું મૂળાના પાંદડા વાઇટા હતા તે આજે જ તને સમજાણું ત્યાં. અરે તું ઘીહરાને માર્ગે ગરી ગયો છો, તને ખબર નથી. હાથે કરીને પોતાના ઈષ્ટદેવનું નીચું જોવડાવે એવું કરે છે. સ્વામિનારાયણ ભગવાનને જો સર્વોપરી કહેતા હોય તો એનું કોણ નથી, ઉલટાના એને તમે ઘર ગુચલા કરી નાખો છો, ઉલટાના નાના કરીએ છીએ આપણે. એ તો સર્વનો બાપ છે, હાથે કરીને ટૂંકો કરો છો. અને પોતાના જ બાપને કોઈ વધારે નીચું જોવાનું થાય એમ વર્તન કરવું, એનાથી બીજું દ્રોહ કયો કહેવાય. ક્યાંય પ્રસંગ હોય ને બોલીએ કે રામચંદ્રજી ભગવાન કી જાય, કૃષ્ણ કનૈયા લાલ કી જાય, બોલે નહીં ત્યારે મૌન થઈ જાય. આ મેં તો જોયા છે ને ઘણી જગ્યાએ આપણે જવાનું હોય ને આવા બધા મૂર્તિઓ હોય, એટલે આપણે તો બોલતા બોલીએ જરૂરી કંઈ એવું તો હોય ને આપણા, પણ છતાં આવું હોય ને ત્યારે આપણે ટેસ્ટ કરીએ, એટલે જોરથી બોલે રામચંદ્ર ભગવાન કી જાય. બોલે જ નહીં. અને જેને મોઢું ધોવાની ખબર ન હોય એવા રિંકુન ટિંકુન મિંકુન એવા બધાના નામ બોલ્યા રાખે છોકરાઓના સંબંધીઓને, એટલે તે એના કરતાં આના નામ બોલો શું વાંધો આવે તમે, રિંકુન ટિંકુન હવારના પોરમાં મંડી પીડ્યા હોય તો રામનું નામ બોલો, કૃષ્ણનું નામ બોલો, ન બોલો. એટલી હદ સુધી કે જ્યાં જ્યાં કીર્તનોમાં રામનું નામ આવે કૃષ્ણનું નામ આવે એ કાઢી નાખે, એવી કીર્તનાવલીઓ બહાર પાડીશ નંદ સંતોના પદોને. છાંડી કે શ્રી કૃષ્ણ તો એ શ્રી કૃષ્ણ કાઢી નાખે, છાંડી કે શ્રી ઘનશ્યામ, પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ નહીં, પોઢે પ્રભુ સકળ મુનિ કે ઘનશ્યામ. બધે આવું કૃષ્ણનું નામ કાઢી નાખે, શ્યામનું નામ કાઢી નાખે, બધે ઘનશ્યામ ગોઠવે, પ્રાસ મળે કે ન મળે એને તો કાંઈક પ્રાસ અનુપ્રાસની ખબર તો હોય નહીં, કાંઈ એટલી અક્કલ હોય તો આવું કરે શું કા, કે આમાં ન ચાલે, આ સંગીતના સ્વર છે બધા. નંદ સંતોથી ઉપર ડૂટી ડાયા થાય, લે માણસને ભક્તિઓ મને ગોપાલનંદ સ્વામીના ચરણમાં પ્રેમ હોય, ગુણાતીતાનંદ સ્વામીના ચરણમાં પ્રેમ હોય, મને એના શબ્દો પર કલમનો પીછો ફેરવતા મારો જીવ કેમ આવે? આ મૂર્ખાની ઓલાદ કહેવાય. કેમ આ તો ગુરુ ભક્તિ શું કહેવાય? ઈષ્ટ ભક્તિ શું કહેવાય? નંદ સંતોનો મહિમા શું કહેવાય? એના વેણ ઉપર આમ કેમ જીવ કેમ હાલે તમને? કુરાને શરીફ ઉપર લીટો તો મારી જુઓ, સાંજે જીવતા રહ્યો છોકની જોજો. ચકા પાડ નવા નામ ગોઠ. અને એ સર્વોપરી વાળા તમે જોજો, તપાસ કરજો. હરિકૃષ્ણ વરતાલ વાળા હરિકૃષ્ણ મહારાજને આગળ ન કરે, એમાં કૃષ્ણ નામ આવે. ઘનશ્યામ મહારાજ એમ, હરિકૃષ્ણમાં કૃષ્ણ નામ આવે. તે એલા ઘનશ્યામમાં શ્યામ નથી આવતું. હજી સુધી કદાચ એનું ધ્યાન ગયું હોય કે ના ગયું હોય, મને તો ગયું. એટલે તમને એમાં કૃષ્ણ સાથે વિરોધ છે તો ઘનશ્યામમાં શ્યામ નથી. એકલું ઘન ઘન કરી રાખો ને, શું કરો? ઘન ઘન ઘન, શું ઘન? શેનું ઘન કાઢ્યું? મામેજવાનું ઘન કાઢ્યું, એમાં શ્યામ છે કે નહીં? એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો છો, તેમાં નારાયણ છે તો કાઢી નાખો ને નારાયણ, એકલું સ્વામી સ્વામી કરો ને. તમારે બંડ જ કરવું છે તો તમને કોણ બાપલા ના પાડે છે? આ તો શું લોકશાહી છે, કરો ને. ફાવતું હોય ત્યાં તમારે ગોઠવવાનું. આ તો સમાજને લૂંટવાના ધંધા છે, બીજું કશું નથી. ઈષ્ટની ભક્તિ હોય તો એના વેણ ઉપર વેણ. શ્રીજી મહારાજનો પ્રસંગ નથી, એલા તું મારા ખભા ઉપર પગ નથી દેતો, પણ મારી જીભ ઉપર તો ક્યારનો પગ દઈને બેઠો છે? નળિયું હરખું કરતા મારા ખભા ઉપર ચડીને તને વાંધો શું છે? વેણ જેને ઈષ્ટ હોય એના વેણ ઉપર પગ દેવાનો. મધ્યના 51મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે સંતોના અને ભગવાનના વચનથી ઓછું પણ ન વર્તવું અને વચનથી અધિક પણ ન વર્તવું. ઓછું અધિક હું જે કરવા જાય છે એ જરૂર દુઃખી થાય છે. વાથી ચોખ્ખું શું જોઈએ? જો બોલો, ધર્મ નિયમમાં અધિકે ન કરવું એમ, એટલે વચનથી પાછું અધિકે ન નીકળી જવું અને ઓછું ન રહેવું. જે કહ્યું છે એ પ્રમાણે ચાલી જાઓ. ઓછું અધિકું જે કરે એ કરનારો, શ્રીજી મહારાજ કહે, ફરીથી કહું, મધ્યનું 51મું, એ કરનારો જરૂર દુઃખી થાય છે. હાલ અત્યારે દુઃખી ન થાય, પણ એ મર્યા પછી થાય. અંતરાય તો જરૂર રહ્યો. ઠાકોરજીની ઈચ્છા વિરુદ્ધ તમે જે કાંઈ સાધનો કરો, જે કાંઈ પ્રવર્તન કરો, એ જરૂર એને પામવામાં અંતરાય છે. પણ ત્યાં ગયા પછી, અંતરાય નડ્યા પછી એ લોકો આપણને ફોન નથી કરતા, બસ એટલું. એટલે આ ભાગવતને ન સાંભળવું, આ નામ ન લેવા, માનવાને એવું જે કહેનારા તમને ક્યાંય મળે ને તેનાથી હજાર ગાઉં છેટું રહેવું, હાથ જોડવા, ભલે ગમે તેટલા ચમત્કાર પરચા દેખાતા હોય, એમાં કલ્યાણ નથી. કલ્યાણ સ્વામિનારાયણના વચનમાં છે, એને પકડી રાખવા. એને છોડીને ન કરાય. તો ઓછું વર્તનારા તમે જુઓ, અમુક એવા સંત મંડળ છે, બધા અવતારો હરખા, બધા જ. એમાં કઈ સ્વામિનારાયણ ભગવાન આપણા ઈષ્ટ છે એટલે વિશેષ છે ને વિશિષ્ટ છે એવું કઈ નથી. હવે વચનામૃતમાં અવતાર અવતાર અને ભેદની સ્પષ્ટ વાતો હોય, બધા ધામનાની પણ વાતો હોય, પોતાના ઈષ્ટદેવની પણ સ્વરૂપ નિષ્ઠાની પણ અદ્ભુત વાતો હોય, નહીં બધું સરખું છે, ભેદ નહીં. એટલે આ તો આનાથી મોટો વ્યભિચારીણી ધર્મ કયો? કોઈ નારી એમ કે મારે મારા જેઠ ને દેર ઈ પાંચ જણા થી બધા હરખા, એવું બને? એનો પતિ એ પતિ, ભલે ને એક આંખમાં તેલ હોય ને એકમાં ન હોય, પણ એના માટે તો પતિવ્રતાની ભક્તિ તો એ જ છે ને, પોતાના ઈષ્ટની ખુમારી નહીં. આ વિશ્વની અંદર બે પાંદડા સરખા નથી, તો પોતાનો જે ઈષ્ટ છે એના તોલે કોણ હોય? બધું સરખું છે. તમે અમારી પાસે આવો, અમે તમને સ્વામિનારાયણ ભગવાનનો અસલ સિદ્ધાંત સમજાવશું. લે, આ બધું સરખું છે એમ. એ લોકોને ગોપાળાનંદ સ્વામીએ કહ્યું ન, એ માન્ય નહીં, ગુણાતીતાનંદ સ્વામી માન્ય નહીં, અદ્ભુતાનંદ સ્વામી માન્ય નહીં, વિધાત્રાનંદ સ્વામી માન્ય નહીં, નિત્યાનંદ સ્વામી માન્ય નહીં, આત્માનંદ ભાયાત્માનંદ સ્વામી માન્ય નહીં, રઘુવીરજી મહારાજની વાતો માન્ય નહીં, શુકાનંદ સ્વામીની વાતો માન્ય નહીં. આ કેટલાક નિષ્કુળાનંદ સ્વામીના જે અંદર વાતો છે ભક્ત ચિંતામણીમાં છે એ વાતો એ માન્ય નહીં, હરિસ્મૃતિની અંદર કેટલું સરસ લખ્યું છે એ કોઈ માન્ય નહીં. એને એક જ માન્ય દુઃખ સાથે કેવું પડે, વડતાલના હરિજીવનદાસજી શાસ્ત્રી સ્વામીએ વચનામૃત ભૂમિકા લખી એ હરિજીવનદાસ શાસ્ત્રી સ્વામીજી એને એક માન્ય, બસ બીજા કોઈ માન્ય નહીં. શું કે આ બધા છે ને આ ગોપાળાનંદ સાહેબ ગુણાતીતાન સાહેબ વાતો છે ને એ તો બધી વાર્તા સાહિત્ય કહેવાય, તો એટલે શાસ્ત્રીજીએ લખ્યું એ વાર્તા સાહિત્ય ન કહેવાય, આને આને વાર્તા સાહિત્ય કહેવાય, તો એને શું કહેવાય? ક્યાં ગોપાળાનંદ સ્વામી, ક્યાં ગુણાતીતાનંદ સ્વામી, ક્યાં નિત્યાનંદ સ્વામી અને ક્યાં હરજીવનદાસજી શાસ્ત્રી સ્વામી? આપણે પગે લાગીએ એમનું ઋણ હોય, પણ એક વસ્તુ તો એમણે ભયંકર ભૂલ કરી છે. એને એવું એવું પ્રતિપાદન વચનામૃત ભૂમિકામાં કર્યું છે કે ભૂલે ચૂકે સ્વામિનારાયણ સર્વોપરી થઈ ન જવા જોઈએ, આનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો. કોઈ રીતે આમ રાતના અંધારામાં એ સર્વોપરી ન થઈ જવા જોઈએ, એક જ માન્ય. આ બીજા કોઈ નંદ સંતો બધા ગળા ભાડી ભાડીને 500 પરમહંસો ગાઈ ગયા, અવિનાશાનંદ સ્વામી બધા કીર્તનો કેટલા તમે જોવો, મંજુ કેશાનંદ સ્વામી બધા એ નંદ સંતો સામે પીને બેઠા છે. ઓછું વિરત્યા એનાથી ઓછા જાય છે. તો સામે ઓવર જાય છે, અધિક વયા જાય છે, કયા કે બીજા કોઈને માનીએ જ નહીં, એક જ સામે ના બીજા કોઈ નહીં, એ વધારે પડતા જાય છે. બીજાને ભાઈ કેમ નહીં માનવાના, આપણે તો સ્વામિનારાયણ ભગવાનને તમે માનો છો તો એના જ વચનોને માનવા જોઈએ ને, હે ઠેક ઠેકાણે છે. પણ એ આવે ને ત્યાં જમ્પ મારી જાય, આવું આવે ને ત્યાં જમ્પ મારી જાય. આમાં તમને જો જ્ઞાન થતું હોય વાંચીને કે ના આપણે માનવા ન જોઈએ, એવું જો તમને હું વાંચીશ શ્રીજી મહારાજના વચનો, એક સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈને માનવા ન જોઈએ, એવું જો આમાંથી તમને સમજાય તો મને કહેજો, હું અત્યારે મારી ભૂલ સુધાર લઈશ. હં છૂટ જો વાંચો છું વચનામાં છે અંત્યનું 38મું, અને ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે, દિવ્ય છે, અતિશય પ્રકાશયુક્ત છે, અને તે ભગવાનનો અને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે અને સચ્ચિદાનંદ રૂપ છે. એવા જે સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વે જનના નયન ગોચર વર્તે છે. પોતાની વાત કરે છે, ને તમારા ઈષ્ટદેવ છે, ને તમારી સેવાને અંગીકાર કરે છે, પોતે પોતાની વાત કરે છે, સામે બેઠા છે, સમજાય તો છે ને. અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં અને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. એવા જે આ પ્રત્યક્ષ, એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારણના પણ કારણ છે, સર્વોપરી વર્તે છે, ને સર્વ અવતારના અવતારી છે, અને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે અને પૂજવા યોગ્ય છે. આટલું ચોખ્ખું કહ્યું છે, આજ્ઞા છે સિદ્ધિ, નમસ્કાર કરવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે, પણ એક સિવાય બીજું નહીં. તો એ ઈષ્ટના જ વચન માનવા નહીં. અને પાછા એમાં એમાં જે માનતા હોય, મને લંડનમાં એક જણો મળ્યો, મને કે સ્વામીજી બેહો બેહો મેં કીધું જો બેઠા લ્યો. ને પછી કે હું હવે ત્યાં જાઉં છું, અહીંયા આ સંતો આવ્યા એટલે આવું છું. હેરો મંદિરમાં બેઠો હતો, આ તમે બધા સંતો આવ્યા એટલે હું આવ્યો, બાકી હવે હું અહીં નથી આવતો. મેં કીધું સારું, કીધું હવે હું ત્યાં માનું છું. મેં કીધું સારું. મેં કીધું કેમ એમ કર્યું તમે? એમની જે ને ભક્તિ પતિવ્રતાની છે એ મને બહુ ગમી. એક સ્વામિનારાયણ બસ પતિવ્રતા. આ શબ્દ એવો છે ને કે ભલભલાને ગમે. તમને કોઈ એમ કે તમારા ઘરના પતિવ્રતા છે, તમને ગમે ને? આ શબ્દ એવો છે, ગમે. એક છે, એક પરિવાર હતો ને પતિ પત્ની, જે કોઈ આવે બસ આ એક જ વાત માંડીને કર્યો. એ લોકો બોલવામાં તો થાકે જ નહીં, ભગવાન કોણ જાણે કેવા ગળા આપ્યા હોય બોલે, એની અંદર એસ્કેપ બેરિંગ મૂક્યા હોય કે રામ જાણ. સવારથી નોન સ્ટોપ આ જ બધું, જ્યારે જોવે ત્યારે ચોપડો ખોલીને આ જ, પછી રેફરન્સ ગોપાળાને થાય, ગુણાતીતાને બધા લઈ આવે, લાવીને આમ આમ આમ કીધું. પણ સર્વોપરીની વાતો તો ગોપાળાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામીને આપણે પણ સ્વીકારીએ, પણ એમાં ક્યાં એવું આવે છે કે બીજાને માનવા નહીં? એક પણ નંદ સંતના જીવનમાંથી તમે, અબજી બાપા સમેત કોઈના જીવનમાંથી તમે લાવી દો કે એમણે કોઈ ભગવાનના અવતારો હનુમાનજી ગણપતિ આદિકનો તિરસ્કાર કર્યો હોય ને ન માન્યા હોય ન પૂજ્યા હોય એવો એક પણ સંત લઈ આવી દો તો આપણે આ માથું કાપીને તમને આપી દઉં. આ તમે નવા પેદા થયા છો અત્યારે, બસ એ છે. આગલા તો કોઈ આવું કઈ કીધું નથી. કોઈના જીવનમાં દેખાય છે તમને? કોઈ નંદ સંતોમાં ક્યાંય તમને ક્યાંય દેખાય છે? એટલે એ પરિવારમાં એ પતિ પત્ની આખો દિવસ કોઈ આવે એટલે બસ ભગવાન સ્વામિનારાયણ, એક બીજાને અમે કોઈ માન્ય નહીં, માનવા જ ના જોઈએ ને, એ તો બધું આમ છે ને તેમ છે ને, આપણા રીતે ખોટ ગણાય ને આમ છે, બધું બધું બહુ બહુ બહુ બહુ બોલે બધા. એટલે પાડોશમાં જે હરિભગત હતા એ બિચારે જ્યારે જ્યારે મળવાનું થાય એટલે આ જ વાત માંડે, જવાબ દઈ દઈને તો બિચારો થાક્યો, પછી એનું પછી પાણી ખૂટી જાય, પછી હું હું હું કરી રાખે. હવે એમાં એવું શું થયું, થોડો વખત આવી રીતે ગયો છે, અમુક મહિનાઓ પ્રસંગ જતા, તે આ સર્વોપરીની વાત કરવાવાળા છે ને એને ત્યાં ક્યાંક કૌટુંબિક પ્રસંગ આવ્યો. એટલે માણસો તો ઘણું આવ્યું હોય, બધું આવ્યું હોય, પાડોશી હરિભગત છે એટલે એને આમંત્રણ તો હોય જ, એટલે એ ત્યાં હતા, એ બધું જોઈ રાખે આ બધો એનો પ્રસંગ બધો. પછી એના પતિ પત્ની હરિભગત જે બે હતા ને એ બેઠા હતા તેની પાસે જઈને બેઠા, જય સ્વામી જય સ્વામી. એટલે કહ્યું ઘણા બધા માણસો આવ્યા તો ઘણા એ તો આવે ને, એટલે કે આ બધા છે કોણ આ લોકો? એટલે ઓલો ભાઈ કે ભાઈ આ મારા હાડુ છે, આ મારો સાળો છે, આ મારા જમાઈ છે, આ મારા વેવાય છે, આ મારા સસરા છે, આ મારી સાસુ છે, આ મારી સાળી છે, આ મારી બેન છે, આ મારા ભાઈનો ફ્રેન્ડ છે, આ મારા દીકરાનો ફ્રેન્ડ છે, આ આ બધું એમણે કહ્યું આટલું, એટલે આ આ બધા છે. એટલે પછી આ ભાઈ હતા ને હરિભગત, એ ઓલા બેનની સામે ફરીને જોઈને કે બેન તમે તો પતિવ્રતા છો તો તમારા પતિ સિવાય તો કોઈને ઘરમાં ઘાલવા જ ન જોઈએ, તો તમે આ બધાને શું કામ હતા બધા ભેળા કર્યા? તમારો પતિવ્રતાનો ધર્મ એટલે તમારા તમારા એક પતિ સિવાય બીજા કોઈને ઉંબરામાં ચડવા દેવા ન જોઈએ, તો આ બધા ભામને શું બધાને ભેળી કરી? કે ઓલી કે હે એવું તે કંઈ હોય, આ બધા મારા પતિના મારા છોકરાના મારા દીકરીઓના એના બધાના મારા એ સંબંધી છે એટલે એ ન આવે તો બીજા કોણ આવે? અમારે તેને સાચવવા પડે ને ભેટ સોગાદ દેવી પડે ને સાચવા ને સરભરા ને બધું કરવું પડે, કારણ કે આમના મારા ધણીના બધા સંબંધી છે. પેલો કે મૂર્ખી, એ જ હું કહું છું કે સ્વામિનારાયણને માનીએ પણ બીજા એના સંબંધી છે ને એટલે આપણે એને માનવાના છે. આ અવતારો છે બધા હનુમાનજી ગણપતિ આ બધા જે દેવ કીધા પંચદેવ એ બધા અવતારો માન્ય પંચદેવતાઓ એ ભગવાન સ્વામિનારાયણના સંબંધી છે એટલે માનવાના છે. અને એ અંત્યના 16માં શ્રીજી મહારાજે સ્પષ્ટ કહ્યું છે પોતાના ઈષ્ટદેવમાં પતિવ્રતાની ભક્તિ અને બીજાને માને એના જાણીને માને. હવે આ પતિવ્રતા પણ એમણે સમજાવ્યું છે, છતાંય પોતાનું નોખું પતિવ્રતા પણ ઊભું કરે. તમને આમાં કઈ રહે છે સંશય? સહજાનંદ સ્વામીની આ વાણીની મેં વાત કરી, આ છતાંય એને માનનારા હશે ને બધા, આ આપણા જ ઘરની આપણે ટીકા કરવી પડે, પણ શા માટે કે કેટલાય બિચારા હલવાય અને સમજી રાખો કે એમાં જરૂર જરૂર કલ્યાણમાં અંતરાય છે, ગમે તેવા મોટા હોય. ભગવાનના સ્વરૂપનો, એના વચનોનો, એના સંપ્રદાયનો દ્રોહ કરીને ક્યારેય એનું અનન્ય સુખ મળતું નથી. એટલે એ માર્ગે જવું નહીં, પગે લાગીને જેઠે રહેવું, દૂર રહેવું. આ આપણે કોઈની સાથે ઈર્ષા છે કે પેલું છે એવું એટલા માટે નથી કહેતા. આ તો સહજાનંદ સ્વામીનો વચનામૃતનો નંદ સંતોનો જે સિદ્ધાંત છે એ તમને કહે. એટલે વિષ્ણુ સહસ્ર નામ એટલે કોઈ વિષ્ણુ ભગવાનના નામ નથી, પણ પરાત્પર પુરુષોત્તમ નારાયણના નામ છે. અને એ જે આ હવે નામ વિષ્ણુદાદા ભીષ્મદાદા બતાવે છે, તો એની અંદર ભગવાનના સ્વરૂપ, રૂપ, ગુણ, ઐશ્વર્ય, પ્રતાપ, એમની વિભૂતિઓ, એમના અનંત અવતારો, એ બધી જ ગુણગાથાઓને ગૂંથી ગૂંથીને નામ આપ્યા છે. અરે ભાઈ, વેદ, વેદાંત, ઉપનિષદ આદિ શાસ્ત્રો, ગીતામાં કહેવાયું હોય, ભાગવત આદિ પુરાણમાં કાંઈ જે કહેવાયું હોય, જે જે ચરિત્રો હોય, એ જે ઐશ્વર્ય હોય, જે પ્રતાપ હોય, જે એનો વૈભવ પ્રગટ થયો હોય, એ બધા વૈભવ, બધી તાત્વિકતા, શાસ્ત્રોના નિચોડરૂપ બધી તાત્વિકતાના નામ લઈ લઈ, સ્વરૂપમાં, નામમાં ગૂંથી ગૂંથી, અને ભીષ્મદાદાએ વિષ્ણુ સહસ્ત્ર નામમાં મૂક્યા છે. અર્ક ખેંચ્યો છે બધા શાસ્ત્રો, એવી રીતે એમણે 1000 નામ ભગવાનના આપ્યા. પણ 1000 નામ એટલે બધા જ શાસ્ત્રો, એનો શાસ્ત્રાર્થ માત્ર એમાં સમાઈ જાય એટલો ભગવાનનો ગુણ વૈભવ આમાં પ્રગટ કર્યો છે. પરાત્પર પુરુષોત્તમ નારાયણ જો સમજીએ. આજે જ એક હરિભગત હતા, મને 1-2 નામ પૂછતા હતા, એટલે એને અર્થ તો સહેજે ન સમજાય, એ તો સ્વાભાવિક છે, અઘરા નામ છે. ઘણા લોકો કહે છે કે ભાઈ આ છે ને જનમંગલ કરતા અઘરું છે, થોડું લાગે, એ જ બતાવે છે કે આની અંદર શું છે. હવે ભાઈ તમે પાણીનું પવાલું હળહળ કરતા પી જાઓ, પણ કઈ ઘીનો કટોરો જલ્દી પીવાય? સારનો સાર છે, અદ્ભુત છે અર્ક. કેવી તમે આમ જો શરૂઆત. હવે આમાં તો શું છે, કદાચ આ સંતો થોડા ઘણા શાસ્ત્ર ભીણ્યા હોય, એટલે એમને જો એ લેન્થ ઉપર ભીણ્યા હોય તો તરત ટપોરો પડ્યો. શું શું ભીષ્મ દાદાના મુખમાંથી એ સહસ્ર નામની શરૂઆત કરતા કરતા પહેલો જ શ્લોક અને પહેલા જ જે નામ સરી પીડ્યા છે ભાઈ. હા, ઓમ વિશ્વમ વિષ્ણુર વષટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ. સમજાય કઈ? એનું નામ જ વિષ્ણુ સહસ્રનામ. પેલું ભગવાનનું જે પરાત્પર પુરુષોત્તમ નારાયણનું નામ આપ્યું ભીષ્મ દાદાએ, ઓમ વિશ્વમ, આ જે દેખાતું વિશ્વ, આમાં જે પરાત્પર પુરુષોત્તમ નારાયણનો જે વૈભવ પ્રગટ થયો છે, ઐશ્વર્ય પ્રગટ થયું છે, ગતસ્મય એવા નારાયણનો જે વિસ્મય પ્રગટ થયું છે, એવા વિશ્વ સ્વરૂપ નારાયણને ભીષ્મ દાદા કે હું પ્રણામ કરું છું. આ પહેલું દેખાતા જગતને નારાયણ સ્વરૂપ છે. શું બીજા ઘણા મૂકી શકાતા નામ, પછી નજર સામે ભગવાનનો વૈભવ દેખાય છે, એને જો નમસ્કાર નહીં કરી શકાતા હોય, નહીં થતા હોય, તો ઇનવિઝિબલ જે દેખાતા નથી એવા નારાયણને નમસ્કાર ક્યાંથી થશે? એ નારાયણ કેવા છે? શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું ને કે 10 મણની તલવાર 1 જણો આમ ફેરવતો હોય તો એ જોઈને જેમ થાય ફેરવનારો કેવો હશે. 10 મણની તલવાર, 10 મણની, 10 કિલો નહીં, 10 મણની, 1 મણ એટલે 20 કિલો, ગણાય મણની ખબર ન હોય, એટલે 200 કિલો, 200 કિલોની તલવાર હોય લોખંડની, એ જે લઈને રણમાં ખેલતો હોય એની ભુજામાં તાકાત કેટલી હશે તમે વિચાર કરો. શ્રીજી મહારાજે કહ્યું કે તલવારનો ઉપાડનારો કેવો હશે. એમ આ વિશ્વ આવા બ્રહ્માંડોને જે એક ભ્રકુટી પાપણ છે ને આપણી, આ એનો વાળ છે ને છેલ્લામાં છેલ્લો, એ હલીને નીચો પડી જાય ને આમથી આમ થાય ને, એટલામાં પેદા કરે ને એટલામાં નાશ કરે, બોલો એ નારાયણ છે. હા, એ પરાત્પર પુરુષોત્તમ નારાયણ. આ પાપડનો છેલ્લો વાળ, એક જ આખી શેર નહીં, એ છેલ્લો વાળ આમથી આમ નીચે કરે બ્રહ્માંડો પેદા થાય લઈ થઈ જાય. શું એનો વૈભવ તો વિચાર તો કરો. આમાં તમે એક અનંત વનસ્પતિઓ, એક પણ વનસ્પતિનું એક પાંદડું સરખું નહીં. અરે છ સાડા છ અબજ માણસની વસ્તી છે, એ વસ્તીમાં આ આટલા બેઠા છો તમે, કોઈનું નાક સરખું નહીં. જો ને કોકનું કેમ, કોકનું સરખું હોય છે વળી પોપટને ચાંક જેવો, ને કે બધા દેડકું બેસાડ્યું હોય એવું હોય, પણ કોઈના નાક એક નાક સરખા નહીં. અરે અંગૂઠાની પ્રિન્ટ સરખી નહીં, કરોડો માણસમાં અંગૂઠાની પ્રિન્ટ સરખી નહીં. વૈભવ જો, એને ઘેર બીબા કેટલા હશે. કવિ કાગ બાપુએ લખ્યું છે કે એને ઘેર બીબા કેટલા હશે. ઓહો પૃથ્વી તણ ગાય તો બહુ મોડું થાય, પણ એમ કહું કેટલું છે. ગળા રહ્યા પરામ પાર, તમે જુઓ. ના ના નથી ગાવ, બધું તમે કેમ કરે ઉંધેર વાળે ચડી જવાય. પણ તમે જુઓ છો, કોઈ વનસ્પતિના બે પાંદડા સરખા નહીં, કોઈના એક ફળ સરખા નહીં. કેટલી વનસ્પતિ, તમે ટમેટાની બાજુ બીજું ફળ મૂકો, તમે એમ કહી ન શકો કે આ બે સરખા છે, ભેદ જ હોય. શું શું ઐશ્વર્ય છે નારાયણનું. હે, અને એ હિલાળા મારતો જગન્નાથથી દરિયો હોય, અને તમે એને કિનારે બેઠા હો, અને દૂર સંધ્યા થવાને હજી થોડી વાર હોય, અને એ વખતે આમ તમે આછા અજવાળા હોય, અથવા સૂર્યોદય થતો હોય જગન્નાથ બાજુ, અને તમે જોઈ રહ્યા હો, એકલા ખોવાઈ જાઓ તમે. અનંત સાગર દેખાતો હોય, એમાં અનંત નારાયણનો વૈભવ દેખાય. શું હિલોળા લે છે, શું થાય છે, કોણ આમાં ગર્જન કરે છે. પણ ક્યારે નિરાતે બેઠા હોય તો ને, અરે લહેરાતા ધાન્યથી હરિયાળા ખેતરો, આમ 200-500 વીઘાનો ખેતરનો, અરે 500 વીઘાનો ખેતર હોય, અને હરિયાળી છાઈ ગઈ હોય, અને તમે એક ટકે આમ જોયા રાખો, તમને નારાયણની વિભૂતિ દેખાય. અને એમાંય ફૂલ છોડથી લચેલો બગીચો હોય, અને એમાં સવારના પોરમાં જ્યારે ગુલાબ ખીલા હોય, બીજા ફૂલ ખીલા હોય, સૂર્યમુખી ખીલા હોય, આ બધા ફૂલ ખીલા હોય, એને તમે જોઈ રહ્યો, સૂર્યની સામે ચાંદુડિયા પાડતા હોય ફૂલ, અને આ એવું હસતું હોય, એમ લાગે કે આમાં પ્રભુ હસે છે. શું વૈભવ છે, કેવી કઠોર પથરાળ જમીનમાં એ ગુલાબનું કોમળ ફૂલ, અને કેટલા કેટલા પ્રતીકો ઊભા કરીને જાય ગુલાબનું ફૂલ, તમે જો નારાયણનો વૈભવ જો. સિયારામમય સબ જગજાની કરહુ પ્રણામ જોરી જુગપા. એ જોનારાના હાથ જોડાઈ જાય છે, તમે જો એ તુલસીદાસજી જોવે છે, હાથ જોડી જાવ છે. દ્રષ્ટિ હોય જોવાની જેની પાસે, આમ આ આ વૈવિધ્ય જોઈને પણ એને એમ થાય કેવો નારાયણ બેઠો છે. કોઈ બહુ સરસ કહેશું, ભાઈ આ અવકાશમાં વીજળી થાય ને, આપણે તો વીજળી જોઈ એના જોઈએ પડે નહીં, તો ઘરમાં રહેને કોણે બહાર કાઢવાનું કીધું તને. પણ એ વીજળીના ચમકારા થતા હોય તમે જુઓ. હે, એટલે કોઈ બહુ સરસ સરસ કીધું છે, વેન આઈ સી લાઇટનિંગ ઇન ધ સ્કાય, વેન આઈ સી લાઇટનિંગ એટલે વીજળી, લાઇટનિંગ ઇન ધ સ્કાય આઈ ફીલ ગોડ ઇઝ ગિવિંગ હિઝ સિગ્નેચર. શું એને થાલવી દીધું આટલામાં, કે ઈશ્વર આમ પોતાની સાઈન બતાવે છે, આઈ એમ હિયર. હે, થાય કે આ આ વૈભવ થાય, તમે જુઓ. જળની વચ્ચે રહેતી વીજળી બાળીને ભસ્મ કરી નાખે, વરસતા વરસાદમાં પડે ને મકાનોનો મકાન, માણસોનો માણસોનો ઘાસ બાર લીલું હરિયાળું બધું બાળીને ભસ્મ કરી નાખે. આવે ક્યાંથી? વરસતા વાદળાઓમાંથી. કેમ સર્જન થાય છે તમે જો. અને એમાંય જ્યારે આમ સૂરજ અને બધું સામે અનુસંધાન સધાયું હોય, અને જ્યારે ઇન્દ્રધનુષ ખેંચાયું હોય, સપ્તરંગી રેઇનબો જોઈ જ રહ્યો, આ ક્યાંથી આવે છે? શું નવનવો અવનવો વૈભવ છે. એટલે પેલું લખ્યું, અને એ પાછું તમે આમ જુઓ ને તો વ્યાસ સૂત્રનું પેલું સૂત્ર પ્રગટ કરી દીધું, જન્માદ્યસ્ય યતઃ. આ બધું એ નારાયણમાંથી પ્રગટ થયું છે, આ એનો જનક નારાયણ છે. કૃતિ જોઈને કરતાની ખબર પડી જાય કે એ કેટલો વિસ્મી કાર્ય છે. તમારી પાસે મેડ ઇન જાપાન જાપાનની કોઈ ચીજ આવે તો તમને થઈ જ જાય ને, વાહ જાપાન વાહ, થઈ જ જાય. પણ આ જગત જોઈને ક્યારે એમ નથી થતું, વાહ સહજાનંદ સ્વામી શું કર્યું છે. કોઈલનો ટંકો જુદો, બિલાડીનો અવાજ જુદો, મોરનો કેકારો જુદો, આ સ્વરપેટીઓ કેમ નાખી છે, ક્યાં બનાવે છે, એની ફેક્ટરી ક્યાં છે. મોરના ઈંડામાં રંગ મોહન કેમ પૂર્યા કિનતા, કેવા પાકા કલર, વરસાદમાં ઓગળે નહીં. હે, ગમે તેટલું મોરપીસ તમે તડકામાં નાખો એ ઝાંખું ન પડે, બાકી તમે ગમે તેવા પેઇન્ટેડ કરેલા મકાનો ઝાંખા પડી જાય, પણ મોરપીસ તડકામાં ઝાંખું છે ને, દાખલા છે એક પણ, એનો કલર જુઓ. અને પાછો એ કલર આવે છે ક્યાંથી, પાણીના ટીપામાંથી. વૈભવ જુઓ તમે. એ વિશ્વરૂપ નારાયણને ભીષ્મ દાદા કહે છે હું નમસ્કાર કરું છું. જો આ વિષ્ણુનું નામ હોત ને તો પેલું વિષ્ણુ લખ્યું હોત. વિષ્ણુ તો વિરાટ નારાયણની નાભીમાંથી થાય છે, હૃદયમાંથી થાય છે. નાભીમાંથી બ્રહ્મા નીકળે છે, હૃદયમાંથી વિષ્ણુ પ્રગટ થાય છે, અને લલાટમાંથી રુદ્ર પ્રગટ થાય છે, શેષશાયી નારાયણમાંથી, વિરાટ પુરુષમાંથી, પછી હજી ઉપર ઘણા છે. આ વાત કરે છે કોની? પરાત્પર પુરુષોત્તમ નારાયણ વિશ્વમ, એવા વિશ્વરૂપે પ્રગટ થયેલા હે નારાયણ. શું એ ભીષ્મ દાદાએ આમ ભરીને એને પીધા છે, પ્રણામ કર્યા છે. તરત બીજું નામ લખ્યું, ઓમ વિશ્વમ વિષ્ણુર્વષટકારો, એટલે બીજું નામ છે વિષ્ણુ. હવે બીજું વિષ્ણુ નામ મૂક્યું, એ સમજીને મૂક્યું. જો આમાં છે ને ઘણા નામો વિષ્ણુ સહસ્ત્રમાં રિપીટ થાય છે, અમુક અમુક નામ, એટલે પછી ઘણા નામ મને ફોન આવે ને ઘણા રૂબરૂ મળે ત્યારે કે તમારે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આ ડબલ ડબલ થઈ ગયું છે, ધ્યાન રાખતા જાઓ. મેં કીધું એવું નથી, મૂળમાં જ છે. અને એના આગળ પાછળ જે નામ ચાલ આવે છે એના સંદર્ભ કોન્ટેક્સ્ટથી એના અર્થ સંદર્ભનો વૈભવ પણ બદલાઈ જાય છે, એટલે લખ્યા છે અલગ અલગ અને બાર પુનરાવૃત્તિ કરી છે, એટલે માનવોની ભૂલ છે. વિશ્વરૂપ નારાયણને નમસ્કાર, તરત કહ્યું વિષ્ણુને નમસ્કાર, વિષ્ણવે નમઃ. હવે વિષ્ણવે નમસ્તે, વ્યાપનોતિ ઇતિ વિષ્ણુ. કુંભાર ઘડો બનાવે, પછી ઘડો બનાવીને અલગ રહી જાય, ઘડામાં કુંભાર ગરી ના જાય. દસ પંદર ઘડા બનાવે, જેટલી માટી બનાવી હોય એ બધાના ઘડા બનાવે, પછી કાનો કુંભાર એમાં હમાઈ ન જાય, છોકરાને ગોતવા પડે, બાપુજી ક્યાં છે, ઘડામાં ગરી ગયા છે ક્યાંક ક્યાંક. આ વિશ્વનો આવડો મોટો ઘડો બનાવ્યો, પણ એમાં પરમાત્મા એમાં સમાયો છે, અણુ અણુમાં પાછો સમાઈ ગયો છે. અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે પરમાત્મા, એમાં સમાયો છે, અણુ અણુમાં સમાયો છે. અને વિરાટ થકા પાસે અલગ પણ છે. તમે વૈભવ તો જુઓ નારાયણનો, પોતાના તકતમાં તો બેઠા જ છે, અને પોતાના ઐશ્વર્યથી અણુ અણુમાં પાછો સમાયો છે. અહીંયા છે ને આ બ્રહ્મા કુમારી પ્રજાપિતા વાળા, એને તો હા ઊંધું માર્યું છે. સાચું હોય એટલે ફેલાય એવું માનવાને કોઈ કારણ નથી, તૂત પણ ફેલાતું હોય, હોય અમુક સામાજિક પ્રવૃત્તિ હોય, મેડિટેશન ને નિર્વ્યસન કરવાનું તો એ બધું સમાજ ઉપયોગી હોય, પણ એને કલ્યાણને કાંઈ સંબંધ નથી. હવે એની આખી ફિલોસોફી તો ગધેડા સાંભળે તો તાવ આવી જાય, ગધેડું બિચારું કે હા ખોટું છે,